શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 96 12 મહિનાના 10મી સંબંધી વ્રતોની વિધિ અને મહિમા. સનાતનજી કહે છે, હે નારદ, હવે હું તમને 10મીના વ્રત બતાવું છું જેમનું ભક્તિપૂર્વક પાલન કરીને મનુષ્ય ધર્મરાજનો પ્રિય થાય છે. ચૈત્ર શુક્લ 10મીએ ઋતુકાળના ફૂલ ફળ અને ગંધ વગેરેથી ધર્મરાજનું પૂજન કરવું જોઈએ. તે દિવસે સંપૂર્ણ ઉપવાસ અથવા એક સમય ભોજન કરવું. વ્રતના અંતમાં 14 બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા આપવી. હે વિપ્રવર, જે આ પ્રમાણે ધર્મરાજની પૂજા કરે છે તે ધર્મની આજ્ઞાથી દેવતાઓની ક્ષમતા પ્રાપ્ત કરી લે છે અને પછી ત્યાંથી ચ્યુત થતો નથી. જે મનુષ્ય વૈશાખ શુક્લ 10મીએ ગંધ વગેરે ઉપચારો તથા શ્વેત અને સુગંધિત પુષ્પો વડે ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમની 100 પરિક્રમા કરે છે અને યત્નપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે ભગવાન વિષ્ણુના લોકમાં સ્થાન પામે છે. નદીઓમાં શ્રેષ્ઠ જહનું પુત્રી ગંગા જ્યેષ્ઠ શુક્લ 10મીએ સ્વર્ગથી આ પૃથ્વી પર ઉતર્યા હતા. તેના કારણે આ તિથિ પુણ્યદાયી મનાય છે. જ્યેષ્ઠ માસ શુક્લપક્ષ હસ્ત નક્ષત્ર બુધવાર 10મી તિથિ ગરકરણ આનંદ યોગ વ્યતિપાત કન્યા રાશિના ચંદ્રમા અને વૃષ રાશિના સૂર્ય આ 10નો યોગ મહાન પુણ્યમય કહેવાય છે. આ 10 યોગોથી યુક્ત 10મી તિથિ 10 પ્રકારના પાપો હરી લે છે, તેથી તેને દશહરા કહે છે. જે આ દશહરાના દિવસે ગંગાજીની પાસે પહોંચીને જે પ્રસન્ન ચિત્તે વિધિપૂર્વક ગંગાજીના જળમાં સ્નાન કરે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. મનુ વગેરે સ્મૃતિકારોએ અષાઢ શુક્લ 10મીને પુણ્યતિથિ કહી છે, તેથી આમાં કરવામાં આવતા સ્નાન દાન જપ અને હોમ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનારા છે. શ્રાવણ શુક્લ 10મી સંપૂર્ણ આશાઓની પૂર્તિ કરનારી છે. એમાં ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન શંકરની પૂજાનું વિધાન છે. તે દિવસે કરવામાં આવતો ઉપવાસ અથવા નક્ત વ્રત બ્રાહ્મણ ભોજન જપ સ્વર્ણદાન તથા ગાયના દાન વડે સર્વ પાપોનો નાશ થઈ જાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, ભાદ્રપદ શુક્લ 10મીએ દશાવતાર વ્રત કરવામાં આવે છે. તે દિવસે જળાશયમાં સ્નાન કરીને સંધ્યા વંદન તથા દેવતા ઋષિ અને પિતૃનું તર્પણ કર્યા પછી એકાગ્ર ચિત્તે દશાવતાર વિગ્રહોની પૂજા કરવી જોઈએ. મત્સ્ય કુર્મ વરાહ નૃસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી આ 10ની સોનાની મૂર્તિઓ બનાવડાવીને વિધિપૂર્વક પૂજા કરવી અને 10 બ્રાહ્મણોને સત્કાર કરીને તેમને તે મૂર્તિઓનું દાન કરી દેવું. હે નારદ, તે દિવસે ઉપવાસ અથવા એક સમય ભોજનનું વ્રત લઈને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને વિદાય કરીને એકાગ્ર ચિત્તે સ્વયં ઇષ્ટજનો સાથે ભોજન કરવું. જે ભક્તિપૂર્વક આ વ્રતનું પાલન કરે છે તે આ લોકમાં ઉત્તમ ભોગ ભોગવીને અંતમાં વિમાન દ્વારા સનાતન વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. આશ્વિન શુક્લ 10મીને વિજયા 10મી કહે છે. તે દિવસે પ્રાતઃકાળ ઘરના આંગણામાં છાણના 4 પિંડ મંડલાકાર મૂકવા, તેમાં શ્રીરામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આ ચારેયની પૂજા કરવી. ગોબરના જ બનાવેલા 4 ઢાંકણાવાળા પાત્રોમાં પલાળેલું ધાન અને ચાંદી મૂકીને તેને ધોયેલા વસ્ત્રથી ઢાંકી દેવા જોઈએ. પછી માતા પિતા ભાઈ પુત્ર સ્ત્રી અને સેવકો સહિત ગંધ પુષ્પ અને નૈવેદ્ય વગેરે વડે તે ધાન્યની વિધિપૂર્વક પૂજા કરીને નમસ્કાર કરવા. પછી બ્રાહ્મણોની પૂજા કરીને તેમને ભોજન કરાવીને સ્વયં ભોજન કરે. આ પ્રકારે વિધિ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય 1 વર્ષ સુધી સુખી અને ધનધાન્યથી સંપન્ન થાય છે, એમાં શંકા નથી. હે નારદ, કાર્તિક શુક્લ 10મીએ સાર્વભૌમ વ્રતનું પાલન કરવું. તે દિવસે ઉપવાસ અથવા એક સમય ભોજનનું વ્રત લઈને અડધી રાતના સમયે ઘર અથવા ગામની બહાર માલપુઆ વગેરે દ્વારા 10 દિશાઓમાં બલિ આપે. ગોબરથી લીપેલી ભૂમિ પર મંડળ બનાવીને તેમાં અષ્ટદળ કમળ અંકિત કરે અને તેમાં ગણેશ વગેરે દેવતાઓનું પૂજન કરે. માર્ગશીર્ષ શુક્લ 10મીએ આરોગ્ય વ્રતનું આચરણ કરવું. 10 બ્રાહ્મણોનું પૂજન કરીને તેમને દક્ષિણા આપીને વિદાય કરે. સ્વયં તે દિવસે 1 સમય ભોજન કરે. આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય આ પૃથ્વી પર આરોગ્ય પ્રાપ્ત કરે છે. અને ધર્મરાજની કૃપાથી દેવલોકમાં દેવોની જેમ આનંદનો અનુભવ કરે છે. પોષ શુક્લ દસમીએ વિશ્વે દેવોની પૂજા કરવી જોઈએ. વિશ્વે દેવ 10 છે, જેમાંના નામ આ પ્રમાણે છે: ક્રતુ, દક્ષ, વસુ, સત્ય, કાલ, કામ, મુનિ, ગુરુ, વિપ્ર અને રામ. આ બધામાં ભગવાન વિષ્ણુ સારી રીતે વિરાજમાન છે. વિશ્વે દેવોની દર્ભની પ્રતિમાઓ બનાવીને તેમને દર્ભના જ આસનો પર સ્થાપિત કરવા. આસનો પર સ્થિત થઈ ગયા પછી તે દરેકની ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરે દ્વારા પૂજા કરવી. દરેકને દક્ષિણા આપીને પ્રણામ કર્યા પછી તે બધાનું વિસર્જન કરવું. તેમને ચડાવેલી દક્ષિણાને જ દક્ષિણાને શ્રેષ્ઠ દ્વિજો અથવા ગુરુને અર્પણ કરવી. હે વિપ્રશે, આ પ્રમાણે એક સમય ભોજનનું વ્રત લઈને જે પુરુષ ઉક્ત વિધિનું પાલન કરે છે, જે પુરુષ ઉક્ત વિધિનું પાલન કરે છે તે બંને લોકના ઉત્તમ ભોગોનો અધિકારી થાય છે. હે નારદ, માઘ શુક્લ દશમીએ ઇન્દ્રિય સંયમપૂર્વક ઉપવાસ કરીને અંગિરા નામવાળા 10 દેવતાઓની સોનાની પ્રતિમા બનાવડાવીને ગંધ વગેરે ઉપચારો વડે તેમની પૂજા કરવી જોઈએ. આત્મા, આયુ, મન, દક્ષ, મદ, પ્રાણ, બહિષ્માન, ગર્વિષ્ઠ, દત્ત અને સત્ય આ 10 અંગિરા છે. તેમની પૂજા કરીને 10 બ્રાહ્મણોને મિષ્ટાનનું ભોજન કરાવવું અને ઉક્ત સોનાની મૂર્તિઓ તેમને અર્પિત કરી દેવી. આમ કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ફાલ્ગુન શુક્લ દશમીએ 14 યમોની પૂજા કરવી. યમ, ધર્મરાજ, મૃત્યુ, અંતક, વ્યવસ્વત, કાલ, સર્વભૂત, ક્ષય, ઓદુંબર, દગ્ન, નીલ, પરમેષ્ટિ, વૃકોદર, ચિત્ર અને ચિત્રગુપ્ત આ 14 યમ છે. ગંધ વગેરે ઉપચારોથી આમની સારી રીતે પૂજા કરીને દર્ભ સહિત તલ મિશ્રિત જળની 3-3 અંજલિઓ દ્વારા દરેકનું તર્પણ કરવું. ત્યાર પછી તાંબાના પાત્રમાં લાલ ચંદન, તલ, અક્ષત, જવ અને જળ મૂકીને આ બધા વડે સૂર્યને અર્ધ આપો. અર્ધનો મંત્ર આ પ્રમાણે છે: એહી સૂર્ય સહસ્ત્રાંશો તેજો રાસે જગતપતે ગૃહારાધ્યમ મયા દત્તમ ભક્ત્યા મામ ન ઉકમ પય. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 119 શ્લોક સંખ્યા 63. અર્થાત હજારો કિરણોથી સુશોભિત તેજો રાશિ જગદીશ્વર સૂર્યદેવ, આવો ભક્તિપૂર્વક મારો આપેલો અર્ધ સ્વીકાર કરો, સાથે સાથે મને પોતાની સહેજ કૃપાથી અપનાવી લો. આ મંત્ર વડે અર્ધ આપીને 14 બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા રજતમય દક્ષિણા આપીને તેમને વિદાય કરીને સ્વયં ભોજન કરવું. હે બ્રહ્મન, આ પ્રમાણે વિધિનું પાલન કરીને મનુષ્ય ધર્મરાજની કૃપાથી આ લોકમાં ધન, પુત્ર વગેરે દેવ દુર્લભ ભોગો ભોગવે છે અને દેહાવસાન પછી શ્રેષ્ઠ વિમાન પર બેસીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. અધ્યાય 6 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.